श्री ब्रह्म पुराण अध्याय 60 खड़क तीर्थ अने आत्री तीर्थ नो महिमा ब्रह्मा जी कहे छे। गौतमी ना उत्तर तट पर खड़क तीर्थ छे, ज्यां स्नान अने दान करवाथी मनुष्य मोक्ष नो भागी थाय छे। नारद, हुं त्यानो वृतांत कहू छू। पहेलू स्नामे विख्यात एक ब्राह्मण हता, जे कवशना पुत्र हता। એ કુટુંબના ભારથી વિવશ થઈને ધન માટે આમ તેમ ભટક્યા કરતા, પરંતુ તેમને ક્યાંયથી પણ ધન પ્રાપ્તિ થતી ન હતી, ભાગ્ય તો સાથ આપતું જ ન હતું, વળી પુરુષાર્થ પણ નિષ્ફળ જતો હતો। આ કારણે પૈલુષના મનમાં ભારે વૈરાગ્ય જાગ્યો। વિચારવા લાગ્યા, આ ધનની તૃષ્ણા મને પાપ તરફ ખેંચી રહી છે। તૃષ્ણા, તે મારા અજ્ઞાનવશ ભારે અપકાર કર્યો છે, પરંતુ હવે તને દૂરથી જ નમસ્કાર છે। આવું વિચારીને બુદ્ધિમાન પૈલુષે મનમાં વિચાર કર્યો, આ તૃષ્ણાનો નાશ કરવા માટે શું કરવું જોઈએ। પછી તેમણે પોતાના પિતા કવશને પૂછ્યું, હું જ્ઞાનરૂપી ખડગ દ્વારા ક્રોધ અને લોભનું તથા અત્યંત દુસ્તર સંસારનું છેદન કઈ રીતે કરું, એનો ઉપાય જણાવો। કવશે કહ્યું, વૈદિક શ્રુતિનું કથન છે કે ઈશ્વર પાસેથી જ્ઞાનની ઈચ્છા કરવી, તેથી તું મહાદેવજીની આરાધના કર, એનાથી તને જ્ઞાન મળશે। બહુ સારું કહી પહેલું છે જ્ઞાન પ્રાપ્તિ માટે મહેશ્વરની અર્ચના કરી, એનાથી સંતુષ્ટ થઈને એમણે બ્રાહ્મણને જ્ઞાન પ્રદાન કર્યું। જ્ઞાન પ્રાપ્ત થતા પરમ બુદ્ધિમાન કવશે આ પ્રમાણે મુક્તિપ્રદ ગાથાનું ગાન કર્યું। મનુષ્યનો પહેલો શત્રુ છે ક્રોધ, તેનો લાભ તો કાંઈ પણ નથી, બલકે તે શરીરનો નાશ કરે છે। તેથી જ્ઞાનરૂપી ખડગથી તેનો નાશ કરીને પરમ આનંદ પ્રાપ્ત કરો। વિવિધ પ્રકારની તૃષ્ણા બંધનમાં નાખનારી માયા છે, તે પાપ કરાવે છે, તેથી જ્ઞાનરૂપી ખડગથી તેનો નાશ કરી દેવાથી મનુષ્ય સુખપૂર્વક રહે છે। ક્રોધસ્તુ પ્રથમમ શત્રુર નિષ્ફલો દેહ નાશન, જ્ઞાન ખડગેન તમ છિત્વા પરમમ સુખમ આપનુયાત, તૃષ્ણા બહુવિધા માયા બંધની પાપકારિણી, ચિત્વેતામ જ્ઞાન ખડગેન સુખમ તિષ્ઠતિ માનવઃ। 149માં અધ્યાયના 13-14 શ્લોક સંખ્યા। દેવતાઓ વગેરે માટે પણ આસક્તિ બહુ મોટો અધર્મ છે, આત્મા અસંગ છે, તેના માટે પણ આસક્તિ મહાન શત્રુ છે। જ્ઞાનરૂપી ખડગથી આ આસક્તિનો નાશ કરીને શિવ સાયુજ્ય પ્રાપ્ત કરવું સંશય મહાનાશનું કારણ છે, તે ધર્મ અને અર્થનો પણ વિનાશક છે। સંશયનો નાશ કરીને મનુષ્ય પરમ સિદ્ધિને પ્રાપ્ત થઈ શકે છે। આશા પિશાચીની જેમ ચિત્તમાં પ્રવેશ કરે છે અને સગળા સુખોને ભસ્મ કરી નાખે છે। પૂર્ણ અહંતા અને અપરિછિન્ન આત્મબોધ રૂપી ખડકથી તેનો નાશ કરીને જીવન મુક્તિ પ્રાપ્ત કરવી જોઈએ। ત્યારબાદ પેલું જ્ઞાન પ્રાપ્ત કરીને ગંગા તટ પર રહેવા લાગ્યા। જ્ઞાન ખડગથી તેમનો મોહ નષ્ટ થઈ ગયો હતો, તેથી તેમણે મોક્ષ પ્રાપ્ત કરી લીધો। ત્યારથી તે સ્થાન ખડગ તીર્થના નામે પ્રસિદ્ધ થયું। જ્ઞાન તીર્થ, કવશ તીર્થ, પૈલુષ તીર્થ અને સર્વ કામદ તીર્થ વગેરે 6000 તીર્થોનો ત્યાં નિવાસ છે। તે પાપ સમૂહના નાશક અને અભિષ્ટ વસ્તુઓ આપનારા છે। ત્યાર પછી આત્રેય તીર્થ છે, તેને જ અન્વિંદ્ર તીર્થ પણ કહે છે। તે બહુ ઉત્તમ છે, તે ગુમાવેલા રાજ્યની પ્રાપ્તિ કરાવનારું છે, તેનું મહાત્મય કહું છું, સાંભળો। એકવાર ગૌતમીના ઉત્તર તટ પર આત્રેય ઋષિએ અનેક ઋત્વિજ મુનિઓની સાથે સત્રનો આરંભ કર્યો। તેમાં હવે વાહન અગ્નિ જ હોતા હતા। આ સત્ર સમાપ્ત થયા પછી મહર્ષિએ માહેશ્વરી ઇષ્ટિનું અનુષ્ઠાન કર્યું, એનાથી અણિમા વગેરે 8 પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થઈ તથા તેમનામાં સર્વત્ર આવવા જવાની શક્તિ ઉત્પન્ન થઈ ગઈ। એ પરમ મનોહર ઇન્દ્રભવન, સ્વર્ગલોક તથા રસાતળમાં પોતાની તપસ્યાના પ્રભાવથી આવવા જવા લાગ્યા। એકવાર ઇન્દ્રલોકમાં ગયા તે તેમણે દેવતાની વચ્ચે બેઠેલા ઇન્દ્રને જોયા, જે અપ્સરાઓનું નૃત્ય જોઈ રહ્યા હતા। સિદ્ધ અને સાધ્યો તેમની સ્તુતિ કરી રહ્યા હતા। આ બધું જોઈને પોતાના આશ્રમમાં પાછા આવી ગયા, કે આ પવિત્ર રત્નોથી ભરેલી અત્યંત રમણીય ઇન્દ્રપુરી અને ક્યાં શ્રીહીન સ્વર્ણ રહિત પોતાનો આશ્રમ। આ જોઈને બ્રાહ્મણને પોતાના આશ્રમ પ્રત્યે જાણે વૈરાગ્ય થઈ ગયો। તેમના મનમાં તરત જ દેવતાઓનું રાજ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ। ત્યારે તેમણે પોતાની પત્નીને કહ્યું, દેવી, હવે હું ઉત્તમમાં ઉત્તમ ફળમૂળ પણ ખાઈશ નહીં, મને તો સ્વર્ગલોકનું અમૃત પરમ પવિત્ર ભક્ષ્ય ભોજન, શ્રેષ્ઠ આસન, સ્તુતિ, દાન, સુંદર સભા, અસ્ત્ર શસ્ત્ર, મનોહર વસ્ત્ર, અમરાવતીપુરી અને નંદનવનનું સ્મરણ થઈ આવે છે. આમ કહીને મહાત્મા આત્રેય તપસ્યાના પ્રભાવથી વિશ્વકર્માને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું, મહાત્મન, હું ઇન્દ્રપદ ઈચ્છું છું, તમે તરત અહીં ઇન્દ્રપુરીનું નિર્માણ કરી દો. એનાથી વિપરીત જો તમે કોઈ વાત મુખેથી બોલશો તો હું તમને અવશ્ય ભસ્મ કરી નાખીશ. આત્રેયના પ્રમાણે કહ્યા પછી પ્રજાપતિ વિશ્વકર્માએ તત્કાળ જ ત્યાં મેરુ પર્વત, દેવપુરી, કલ્પવૃક્ષ, કલ્પલતા, કામધેનુ, વજ્ર વગેરે મણિયોથી વિભૂષિત સુંદર તથા ઘણું ચિત્રકામ કરેલા નિવાસો બનાવ્યા. એટલું જ નહીં, તેમણે સર્વાંગ સુંદરી સચીની પણ આકૃતિ બનાવી, જે કામદેવની વિહાર શાળા જેવી જણાતી હતી. શણવારમાં સુધરમાં સભા, મનોહર અપ્સરાઓ, ઉચ્ચશ્રવા અશ્વ, એરાવત હાથી, વજ્ર વગેરે અસ્ત્ર અને બધા દેવતાઓનું નિર્માણ થઈ ગયું. પોતાની પત્નીના રોકવા છતાં આત્રેયે સચી જેવી રૂપવાળી તે સ્ત્રીને પોતાની ભાર્યા બનાવી લીધી. વજ્ર વગેરે અસ્ત્રોને પણ ધારણ કર્યા. નૃત્ય અને સંગીત વગેરે બધું સ્વર્ગ જેવું જ ત્યાં થવા લાગ્યું. આ પ્રમાણે સ્વર્ગલોકનું સઘળું સુખ પ્રાપ્ત કરીને મુનિવર આત્રેયનું ચિત્ત બહુ પ્રસન્ન થયું. રમણીય ભોગોની ઈચ્છા કોને થતી નથી. દૈત્યો અને દાનવોએ જ્યારે સ્વર્ગનો વૈભવ પૃથ્વી પર ઉતરી આવેલો સાંભળ્યું ત્યારે તેમને બહુ ક્રોધ ચડ્યો. તેઓ પરસ્પર કહેવા લાગ્યા, ક્યાં કારણે ઇન્દ્ર સ્વર્ગ છોડીને પૃથ્વી પર સુખ ભોગવવા આવ્યા છે? આપણે હમણાં જ વૃતાસુરનો વધ કરનારા તે ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા જઈએ. આવો નિશ્ચય કરી અસુરોએ ત્યાં આવીને મહર્ષિ આત્રેયને અને તેમના દ્વારા નિર્મિત ઇન્દ્રપુરીને પણ ઘેરી લીધી. પછી તો તેમની ઉપર તીક્ષ્ણ અસ્ત્ર શસ્ત્રોનો માર થવા લાગ્યો. એનાથી ભયભીત થઈને આત્રેયે કહ્યું, હું ઇન્દ્ર નથી, મારી આ ભાર્યા પણ સચી નથી, ન તો આ ઇન્દ્રપુરી છે કે ન અહીં ઇન્દ્રનું નંદનવન છે. ઋતહંતા, વજ્રધારી અને સહસ્ત્ર નેત્રોવાળા ઇન્દ્ર તો સ્વર્ગમાં જ છે, હું તો વેદપાઠી બ્રાહ્મણ છું અને બ્રાહ્મણોની સાથે ગૌતમીના તટ પર નિવાસ કરું છું. દુર્દેવની પ્રેરણાથી મેં આ કર્મ કરી નાખ્યું, જે ન તો વર્તમાન કાળમાં સુખ આપનારું છે અને ન ભવિષ્યમાં પણ. અસુર બોલ્યા, મુનિશ્રેષ્ઠ આત્રે, ઇન્દ્રનું અનુકરણ કરવાનું છોડી દઈને આ બધો વૈભવ સમેટી લો તો તમે કુશળતાથી રહી શકો છો, અન્યથા નહીં. આત્રેય કહ્યું, હું અગ્નિની સાક્ષીએ સત્ય કહું છું, તમે બધા જેવું કહેશો તેવું જ કરીશ. દૈત્યોને આ પ્રમાણે કહીને તેમણે ફરી વિશ્વકર્માને કહ્યું, પ્રજાપતિ, તમે મારી પ્રસન્નતા માટે જે ઇન્દ્રપ્રદનું નિર્માણ કર્યું હતું તેનો હવે ઉપસંહાર કરી નાખો અને આમ કરીને મુજ બ્રાહ્મણ મુનિની શીઘ્ર રક્ષા કરો. મને મારો તે જ આશ્રમ પાછો આપી દો જ્યાં મૃગ, પક્ષી, વૃક્ષ અને જળ છે. શાસ્ત્રીય મર્યાદાનું ઉલ્લંઘન કરીને પ્રાપ્ત કરેલી કોઈ પણ વસ્તુ સુખ આપતી નથી. બહુ સારું કહીને પ્રજાપતિએ તે ઇન્દ્રપુરીના વૈભવને સમેટી લીધો. તે દેશને નિષ્કંટક બનાવી દૈત્યો પાછા પોતાના સ્થાને ચાલ્યા ગયા. વિશ્વકર્મા પણ હસતા હસતા પોતાના ધામે પધારી ગયા. આત્રે પણ પોતાના શિષ્યો અને પત્ની સાથે ગૌતમી તટ પર રહીને તપસ્યા કરવા લાગ્યા. તેમનો જે યજ્ઞ ચાલી રહ્યો હતો તેમાં તેમણે લજ્જા સાથે કહ્યું, અહો, મોહનો પણ કેવો મહિમા છે કે મારા ચિત્તમાં પણ ભ્રાંતિ થઈ ગઈ. આ શું, મેં ઇન્દ્રપદ મેળવ્યું અને તેને માટે શું શું કર્યું? આ પ્રમાણે લજ્જિત થયેલા આત્રેયને દેવતાઓએ કહ્યું, મહાબાહુ, લજ્જા છોડો, આનાથી તમારી બહુ ખ્યાતિ થશે. જેઓ આ આત્રેય તીર્થમાં સ્નાન કરશે તેઓ ભવિષ્યમાં ઇન્દ્ર થશે અને આના સ્મરણથી તેમને સુખ પ્રાપ્ત થશે. આમ કહીને દેવતાઓ ચાલ્યા ગયા અને આત્રેય મુનિ પણ ઘણા સંતુષ્ટ થયા. અધ્યાય 60 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.